શ્રીમદ્ ભાગવત પાંચમો સ્કંધ સાતમો અધ્યાય ભરતજીનું ચરિત્ર. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, મહારાજ ભરત ઘણા મહાન ભગવત ભક્ત હતા. ભગવાન ઋષભદેવે પોતાના સંકલ્પ માત્રથી તેમને પૃથ્વીનું રક્ષણ કરવા માટે નિયુક્ત કરી દીધા. તેમણે ભરતે તેમની આજ્ઞા માથે ચડાવીને વિશ્વરૂપની પુત્રી પંચજની સાથે લગ્ન કરી. જેમ અહંકારથી શબ્દ વગેરે પાંચ ભૂત તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે પંચજનીના ગર્ભથી તેમને સુમતિ, રાષ્ટ્રભૂત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ નામના પાંચ પુત્રો થયા, કે જેઓ સર્વથા તેમના જ જેવા હતા. આ રાષ્ટ્ર કે જેનું પહેલાં અજનાભ વર્ષ નામ હતું, તેને રાજા ભરતના સમયથી જ ભારતવર્ષ કહે છે. મહારાજ ભરત બહુશ્રુત એટલે બહુવિધ હતા. તેમણે પોતપોતાના કર્મોમાં વ્યસ્ત પ્રજાનું, પોતાના બાપદાદાઓનું, પોતાના બાપદાદાઓની જેમ જ પોતાના ધર્મમાં સ્થિત રહીને અત્યંત વાત્સલ્ય ભાવે પાલન કર્યું. તેમણે હોતા, અર્ધવ્યું, અર્ધવર્યું, ઉદ્ગાતા અને બ્રહ્મા આ ચાર ઋત્વિજો વડે કરવામાં આવતા પ્રકૃતિ અને વિકૃતિ, વિકૃતિનો અહીં અર્થ આપણે પ્રકૃતિ અને વિકૃતિના ભેદથી અગ્નિહોત્ર વગેરે ક્રતુ બે પ્રકારના હોય છે. સઘળા અંગોવાળા ક્રતુઓને પ્રકૃતિ કહે છે, અને જેમનામાં બધા અંગો પૂરેપૂરા હોતા નથી, કોઈની કોઈને કોઈ અંગની ઉણપ રહે છે, તેમને વિકૃતિ કહે છે. એટલે પ્રકૃતિ અને વિકૃતિ એ બંને પ્રકારના અગ્નિહોત્ર, દર્શ, પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુ, સોમ વગેરે નાના મોટા યજ્ઞો ક્રતુઓથી યથાયોગ્ય સમયે યજ્ઞ અને ક્રતુરૂપ શ્રી ભગવાનનું શ્રદ્ધાપૂર્વક યજન કર્યું. આ પ્રમાણે અંગો અને ક્રિયાઓ સમેત ભિન્ન ભિન્ન યજ્ઞોના અનુષ્ઠાન વેળાએ જ્યારે અર્ધવર્યુઓ આહુતિ આપવા હાથમાં હવિ ધારણ કરતા, ત્યારે યજમાન ભરત તે યજ્ઞ કર્મથી થતા પુણ્યરૂપી ફળનું યજ્ઞ પુરુષ ભગવાન વાસુદેવને અર્પણ કરી દેતા હતા. વાસ્તવમાં તે પરબ્રહ્મ જ ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓનો પ્રકાશક છે. તેઓ જ મંત્રો દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય વાસ્તવિક તત્વો પણ છે, તથા તે દેવતાઓના પણ નિયામક હોવાથી મુખ્ય કર્તા તેમજ મુખ્ય દેવ છે. આ પ્રમાણે પોતાની ભગવદ્પર્ણ બુદ્ધિરૂપી કુશળતા થકી હૃદયના રાગ દ્વેષ વગેરે મળોની શુદ્ધિ કરતા રહીને તેઓ સૂર્ય વગેરે તમામ યજ્ઞ ભોગતા દેવતાઓનું ભગવાનના નેત્રો વગેરે અવયવ રૂપે ચિંતન કરતા હતા. આ રીતે કર્મની શુદ્ધિથી તેમનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. ત્યારે તેમને અંતર્યામી રૂપે વિરાજમાન હૃદય આકાશમાં જ અભિવ્યક્ત થતા બ્રહ્મ સ્વરૂપ તેમજ મહાપુરુષોના લક્ષણોથી ઉપલક્ષિત ભગવાન વાસુદેવમાં, કે જેઓ શ્રીવત્સ, કૌસ્તુભમણી, વનમાળા, ચક્ર, શંખ, ગદા વગેરેથી સુશોભિત છે, તથા જેઓ નારદ વગેરે આત્મીય ભક્તોમાં, આત્મીય ભક્તોના હૃદયોમાં ચિત્રવત નિશ્ચળ ભાવે સ્થિત રહે છે, તેમનામાં દિવસે દિવસે વેગપૂર્વક વધતી રહેતી ઉત્કટ ભક્તિ પ્રાપ્ત થઈ. આ પ્રમાણે 1 કરોડ વર્ષ વીત્યા પછી તેમણે રાજ્યભોગનું પ્રારબ્ધ ક્ષીણ થયેલું જાણીને પોતે ભોગવેલી વંશ પરંપરાગત સંપત્તિ યથાયોગ્ય રીતે પુત્રોને વહેંચી આપી, પછી પોતાના સર્વ સંપત્તિથી સંપન્ન રાજમહેલમાંથી નીકળીને તેઓ પુલહ મુનિના આશ્રમ હરિહર ક્ષેત્રમાં ચાલ્યા ગયા. ત્યાં પુલહાશ્રમ આશ્રમમાં રહેતા ભક્તો પર ભગવાનનું અત્યંત વાત્સલ્ય છે. તેઓ આજે પણ તે ભક્તોને તેમના ઈષ્ટ રૂપમાં મળતા રહે છે. ત્યાં ચક્ર નદી ગંડકી નામની પ્રસિદ્ધ નદી ગોળાકાર શાલિગ્રામ શિલાઓથી કે જેમના ઉપર નીચે બંને તરફ નાભી જેવા ચિહ્નો હોય છે તેમનાથી ઋષિઓના આશ્રમોને બધી બાજુએથી પવિત્ર કરતી રહે છે. તેઓ પુલહાશ્રમના ઉપવનમાં એકાંત સ્થાનમાં એકલા જ રહીને તે પત્ર પુષ્પ તુલસીદળ જળ કંદમૂળ ફળ વગેરે અનેક પ્રકારના ઉપહારોથી ભગવાનની આરાધના કરવા લાગ્યા. આનાથી તેમનું અંતઃકરણ સમસ્ત વિષય અભિલાષાઓમાંથી નિવૃત્ત થઈને શાંત થઈ ગયું અને તેમને પરમ આનંદ પ્રાપ્ત થયો. આ પ્રમાણે જ્યારે તેઓ નિયમપૂર્વક ભગવાનની પરિચર્યા કરવા લાગ્યા ત્યારે એનાથી પ્રેમનો વેગ વધતો ગયો કે જેના થકી તેમનું હૃદય દ્રવીભૂત થઈને શાંત થઈ ગયું. આનંદના પ્રબળ વેગથી શરીરમાં રોમાંચ થવા લાગ્યો તથા ઉત્કંઠાને કારણે આંખોમાં પ્રેમના આંસુ ઉભરાવા લાગ્યા ઉભરાઈ આવ્યા, જેનાથી તેમની દ્રષ્ટિ રોકાઈ ગઈ, સ્થિર અચળ થઈ ગઈ. અંતે જ્યારે પોતાના પ્રિયતમના અરુણ ચરણ કમળોના ધ્યાનથી ભક્તિ યોગનો આવિર્ભાવ થયો ત્યારે પરમ આનંદથી છલોછલ હૃદયરૂપી ગહન સરોવરમાં બુદ્ધિના ડૂબી જવાથી તેમને નિયમપૂર્વક કરવામાં આવતી તે ભગવત પૂજાનું પણ સ્મરણ રહ્યું નહીં. આ પ્રમાણે તેઓ ભગવાનની સેવાના નિયમમાં જ તત્પર રહેતા હતા. શરીરે કૃષ્ણ મૃગ ચર્મો ધારણ કરતા હતા તથા ત્રિકાળ સ્નાનને કારણે ભીંજાતા રહેવાને લીધે તેમના કેશ ભૂરી ભૂરી વાંકડિયાળી લટોમાં પરિણમ્યા હતા, જેમનાથી તેઓ ઘણા જ સુહામણા લાગતા હતા. તેઓ ઉદય પામેલા સૂર્યમંડળમાં સૂર્ય સંબંધિત ઋચાઓ વડે જ્યોતિર્મય પરમ પુરુષ ભગવાન નારાયણની આરાધના કરતા હતા અને આ પ્રમાણે સ્તુતિ કરીને કહેતા હતા. ભગવાન સૂર્યનારાયણનું તેજ પ્રકૃતિથી પર છે, તેઓ કર્મફળને આપનારા છે. તેમણે પોતાના સંકલ્પથી વિશ્વને ઉત્પન્ન કર્યું, પછી પોતાની ચિત્ત શક્તિથી એમાં પ્રવેશ કર્યો. તેઓ જ આ વિશ્વને જુએ છે, અર્થાત પાલન કરે છે. તમામ જીવોની ઈચ્છા પ્રમાણે તેમની બુદ્ધિને ગતિ આપે છે. તેવા ભગવાન સૂર્યનારાયણના તેજનું અમે શરણ લઈએ છીએ. પાંચમા સ્કંધ અંતર્ગત ભગવત ચરિત્રમાંનો ભગવત પરિચર્યામાંનો સાતમો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.